શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય ચોથો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે શિવરામ વિપ્ર, સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને દેવતાઓનું પૂજન આ છ કર્મો પ્રતિદિન ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ કરવા. તેમાં સ્નાનનો વિધિ પ્રથમ કહું છું. દ્વિજાતિજનોને પ્રાતઃ સ્નાન વિના સંધ્યા વિગેરે કર્માનુષ્ઠાનમાં યોગ્યતા પ્રાપ્ત થતી નથી, તેથી પ્રાતઃ સ્નાનાદિ પ્રથમ કરવું. પ્રાતઃ સ્નાન ન કરે ત્યાં સુધી તે સુતકી મટતો નથી, માટે નદી, સરોવર, કુવે તથા ઘેર સ્નાન કરવું અથવા અન્યની માલિકીના સરોવરમાં સ્નાન કરવાનું થાય તો માટીના પાંચ લોંદા સરોવરના પાણીમાંથી બહાર કાઢી લાવ્યા પછી સ્નાન કરવું. નદીમાં સ્નાન ઉત્તમ છે, તળાવમાં સ્નાન મધ્યમ છે, કૂવામાં સ્નાન કનિષ્ઠ છે અને ઘેર સ્નાન કરવું તેનાથી પણ કનિષ્ઠ છે. પવિત્ર માટી લઈ દર્ભ, તલ અને છાણની સાથે પવિત્ર પ્રદેશમાં સ્થાપન કરી વિધિવત સ્નાન કરવું. ડાબા હાથમાં દર્ભની ત્રણ સળી લઈ શિખાનું બંધન કરીને જળમાં પ્રવેશ કરવો. પછી મંત્રો વડે માટી આદિનું અંગ ઉપર લેપન કરી સ્નાન કરવું. સ્નાન કરતી વખતે હૃદયમાં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા દ્વિજાતિ પુરુષોએ વરુણદેવના મંત્રોનું ઉચ્ચારણ કરવું, તેમજ પરિમાર્જન કર્મમાં પાવમાન નામની ઋચાઓનું ગાન કરવું. હે વિપ્ર, પછી સ્નાનના અંગભૂત તર્પણ કરીને ધોયેલા વસ્ત્રો ધારણ કરી પોતાને ઘેર આવવું. પછી આચમન કરી સંધ્યા ઉપાસના કરવી. પ્રાતઃ સ્નાનમાં ક્યારેય પણ તિલ તર્પણ ન કરવું, પરંતુ જળ મધ્યે ઊભા રહી કેવળ દર્ભ જળથી તર્પણ કરવું. ગરમ જળથી કરેલું સ્નાન વૃથા કહેલું છે, પરંતુ અશક્ત પુરુષોને માટે મુનિજનોએ પ્રશંસનીય કહેલું છે. તેમાં પણ સૂર્યની મેષાદિ રાશિઓમાં સંક્રાંતિનો વાર હોય અથવા રવિવાર હોય, સૂર્ય કે ચંદ્રમાનું ગ્રહણ હોય, અમાવાસ્યાનો દિવસ હોય, એકાદશી આદિક વ્રતના દિવસો હોય તથા સર્વે ષષ્ઠી તિથિના દિવસે ગરમ જળથી સ્નાન ન કરવું. જે ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષો સ્નાન કરવામાં અશક્ત હોય તેણે મસ્તકને ભીંજવ્યા વિના સ્નાન કરવું અથવા ભીના વસ્ત્રથી આખા શરીર ઉપર માર્જન કરવું તે પણ બીમારને પવિત્ર કરનારું છે. હે વિપ્ર, પુરાતની મહર્ષિઓએ દેશકાળને ધ્યાનમાં રાખી રોગાદિ આપત્તિમાં આવી પડેલા ત્રણે વર્ણના દ્વિજો માટે સ્નાનના બીજા પ્રકારો પણ કહેલા છે. તેના નામ અને લક્ષણો કહું છું. આપોહિષ્ઠાદિ પવમાન મંત્રોથી દર્ભયુક્ત જળ વડે અંગનું પ્રોક્ષણ કરવું તેને બ્રાહ્મસ્નાન કહેલું છે. પગના તળેથી મસ્તક પર્યંત અંગ ઉપર ભસ્મનું લેપન કરવું તેને આગ્નેય સ્નાન કહેલું છે. ગાયોની ખરીથી ઉડેલી ધૂળમાં સ્નાન કરવું તે વાયવ્ય સ્નાન કહેલું છે. તડકામાં વર્ષતા મેઘથી સ્નાન કરવું તેને દિવ્ય સ્નાન કહેલું છે. શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કરી મનથી સ્નાન કરવું તે માનસ સ્નાન કહેલું છે. આ બધા સ્નાનો વિદ્વાન પુરુષોએ અશક્ત પુરુષો માટે કહેલા છે, પરંતુ સશક્ત પુરુષે તો જળથી જ સ્નાન કરવું જોઈએ. જે પ્રકારે સંધ્યાવંદન કે હોમ કર્મનો સમય વીતી ન જાય તે પ્રકારે ઉતાવળથી પ્રાતઃ સ્નાન કરવું, બાકીનું વિસ્તારથી સ્નાન મધ્યાહ્ને કરવું. હે વિપ્ર, હવે સંધ્યા કર્મનો વિધિ કહું છું. સૌપ્રથમ ગોપીચંદનની માટીથી ઉર્ધ્વ પુંડ્ર તિલક કરી અથવા અગ્નિહોત્રની ભસ્મથી ત્રિપુંડ્ર તિલક કરી ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ પોતાની શાખાને અનુસારે સંધ્યા વિધિ કરવો. મુનિઓએ રાત્રિના છેલ્લા પહોરની અંતિમ બેઘડી સંધ્યાકાળ માટે યોગ્ય કહી છે. સૂર્ય કિરણના દર્શનનો સમય તો સંધ્યાકાળના અંતનો સમય છે એમ કહ્યું છે. સંધ્યાવંદનમાં પ્રથમ આચમન કરવું, તે જમણા હાથની હથેળીને ગાયના કાનનો આકાર કરી તેને આગળના ભાગમાં લાંબો કરી પરસ્પર ભેળી કરી આંગળીવાળા જમણા હાથથી જળનો સ્વીકાર કરવો, પછી અંગૂઠાને તથા કનિષ્ઠિકા આંગળીને આચમન કરતી વખતે છૂટા પાડીને તે હસ્ત વડે બ્રહ્મતીર્થથી આચમન કરવું. હે વિપ્ર, આ સંધ્યાવિધિ કર્મમાં અંગૂઠાની મૂળ રેખાથી જળ સ્વીકારવું તે બ્રહ્મતીર્થ કહેલું છે. તર્જની આંગળીના મૂળથી જે જળ અર્પણ કરવું તે પિતૃતીર્થ કહેલું છે. કનિષ્ઠિકા આંગળીના મૂળના ભાગથી પાછળના ભાગમાં પ્રાજાપત્ય તીર્થ કહેલું છે. આંગળીના આગળના ભાગમાં દૈવતીર્થ કહેલું છે. જમણા હાથના મધ્યના ભાગને વન્હી તીર્થ તથા સોમતીર્થ કહેલું છે. દ્વિજાતિજનોએ તે દેવના કાર્યમાં તે તીર્થોનો સ્વીકાર કરવો. આવી રીતે ત્રણ વખત આચમન કરી ને ત્રણ વખત પ્રાણાયામ કરવા. ઓમ આપોજ્યોતિ રસામૃતમ બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ, આ પ્રમાણેના શિરોમંત્રની સાથે ઓમ ભૂઃ, ઓમ ભુવઃ, ઓમ મહઃ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, આ પ્રમાણેના સાત વ્યાહૃતિ મંત્રના ઉચ્ચારણ કરવા પૂર્વક દશ પ્રણવયુક્ત ગાયત્રી મંત્રનો દ્વિજ પુરુષે પ્રાણાયામમાં જપ કરવો. જમણા હાથની પાંચ આંગળીથી નાસિકાના અગ્રભાગમાં પ્રાણવાયુને રોકવો. આ પ્રણવ મુદ્રા સર્વ પાપનો નાશ કરનારી કહેલી છે ને આ પ્રણવ મુદ્રા વાનપ્રસ્થી અને ગૃહસ્થાશ્રમી માટે કહેલી છે. તે જ રીતે કનિષ્ઠિકા, અનામિકા અને અંગૂઠાથી નાસિકાના અગ્રભાગને બંધ કરવો તે ઓંકાર મુદ્રા કહેલી છે. તે બ્રહ્મચારી અને સંન્યાસી માટે કહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપી સાક્ષાત સૂર્યનારાયણનું ધ્યાન કરીને દ્વિજાતિ પુરુષોએ સૂર્યોદયથી પહેલાં અર્ઘ્ય પ્રદાન કરવું. તે ઓંકારે સહિત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવા પૂર્વક પ્રદાન કરવું. સૂર્યને અર્ઘ્યદાન શા માટે અર્પણ કરવું તે કહે છે. અર્ઘ્ય સિવાયના બીજા શસ્ત્રોથી પ્રતિકાર ન થઈ શકે તેવા મંદેહ નામના રાક્ષસો ઉગતા સૂર્યને નિત્ય પીડે છે. તે અર્ઘ્ય પ્રદાનથી રાક્ષસોનો વિનાશ થાય છે. એ રાક્ષસો બ્રહ્માજીના વરદાનથી બીજે દિવસે ફરી જીવતા થાય છે. તેથી દ્વિજાતિ પુરુષોએ પ્રતિદિન સંધ્યા ઉપાસના કરવી. જે દ્વિજાતિ પુરુષ સૂર્યને સહાય કરવા અને મંદેહા નામના રાક્ષસોનો વિનાશ કરવા ત્રણ અંજલિ અર્ઘ્ય અર્પણ કરતો નથી તે દ્વિજાતિ પુરુષ પણ મંદેહા નામના રાક્ષસ ભાવને પામી જાય છે. હે વિપ્ર, હવે અર્ઘ્યદાનનો પ્રકાર કહું છું. દ્વિજાતિ પુરુષોએ પ્રાતઃકાળે શરીરને સહેજ આગળના ભાગે નમાવી અર્ઘ્ય પ્રદાન કરવું. મધ્યાહ્ને શરીરે સરળ ઊભા રહીને અર્ઘ્ય પ્રદાન કરવું અને સાયંકાળે બેસીને અર્ઘ્ય પ્રદાન કરવું. પ્રાતઃકાળે બંને હાથથી સ્વસ્તિક કરી સૂર્યની ઉપાસના કરવી. મધ્યાહ્ને બંને બાહુ સરળ કરી સૂર્યની ઉપાસના કરવી અને સાયંકાળે બંને હાથ વડે કમળના ડોડાની આકૃતિથી સૂર્યની ઉપાસના કરવી. તેમાં પ્રાતઃકાળે તારા દેખાતા હોય ને સંધ્યાવંદન કરે તે ઉત્તમ સંધ્યા છે. તારા દેખાતા બંધ થાય તે મધ્ય અને સૂર્યોદય થઈ જાય તે કનિષ્ઠ સંધ્યા કહેલી છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની સંધ્યા કહેલી છે. મધ્યાહ્ન સંધ્યામાં સંગવકાળથી પૂર્વે ને સૂર્યોદય પછી બારમી ઘડીએ ઉત્તમ કહેલી છે. અર્થાત સૂર્યોદય પછી 4.5 કલાકે કરવામાં આવતી મધ્યાહ્ન સંધ્યા ઉત્તમ કહેલી છે. બપોરના 12 વાગ્યાના સમયે કરવામાં આવેલી સંધ્યા મધ્યમ કહેલી છે. જ્યારે બપોર નમતા કરેલી મધ્યાહ્ન સંધ્યા કનિષ્ઠ કહેલી છે આ પ્રમાણે ત્રણ પ્રકારની મધ્યાહ્ન સંધ્યા છે. સાયં સંધ્યા સૂર્યદર્શને સહિત કરે તે ઉત્તમ, તારામંડળના દર્શને રહિત કરે તે મધ્યમ અને તારામંડળના દર્શને સહિત કરે તે કનિષ્ઠ કહેલી છે. આવી રીતે સાયં સંધ્યા પણ ત્રણ પ્રકારની કહેલી છે. હે વિપ્ર, આ પૃથ્વી પર જે દ્વિજાતિજનો લૌકિક કાર્યમાં આસક્તિ રાખી કહેલા સમયે સંધ્યાની ઉપાસના કરતો નથી તેને શુદ્ર સમાન જાણવું, તે જીવતો હોવા છતાં મરેલો છે એમ જાણવું, અને આવો દ્વિજ મનુષ્યનું શરીર છોડ્યા પછી કૂતરાના શરીરને પામે છે એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ત્રણ વર્ણના જનો માટે અવશ્ય કરવા યોગ્ય સ્નાન અને સંધ્યાવિધિનું નિરૂપણ કર્યું. એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો.